سورة يوسف سورة نمبر 12 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوبج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی الف را تلك آیات الكتاب المبین الف لام را آ روشن અને પ્રકાશિત કિતાબની આયતો છે ઇન્ન અનઝલનાહુ કુરઆનન અરબિયન લઅલકુમ તઅકિલુન બેશક અમોએ આને આ કુરાને મજીદને સહેલી અરબી ભાષામાં ઉતાર્યું છે કે જેથી તમે સમજી શકો نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين القرآن ما وحي تكي جي قصة أمتن سنبرايا چه تماتي آسر وثي اتم قصو હવે તને સંભળાવીએ છીએ ને આ પહેલા તું તેનાથી એકદમ અજાણ હતો તે સમયને યાદ કર જ્યારે યુસુફે પોતાના બાપને કહ્યું કે એ મારા પિતાજી મેં 11 સિતારા અને સૂરજ તથા ચાંદને સપનામાં જોયા મેં તેમને મને સજદો કરતા જોયા યાકુબ અલૈહિસ્સલામે કહ્યું કે એ મારા વાલા બેટા તારું આ સપનું તારા ભાઈઓને કહેજે નહીં કદાચ ને તેઓ તારી સાથે કોઈ ચાલબાજી ચાલે દગો કરે બેશક શૈતાન તમામ માણસો નો ખુલ્લો દુશ્મન છે ને તે જેવી રીતે સપનામાં જોયું છે એવી રીતે તને તારો પાલનહાર ચૂંટી કાઢશે પસંદ કરી કાઢશે અને તને સપનાઓની તાબીર શીખવશે ને તારા ઉપર તથા યાકુબની ઔલાદ ઉપર એવી રીતે પોતાની નેમતો પૂરી કરી દેશે જેવી રીતે કે આ અગાઉ તારા પરદાદા ઇબ્રાહીમ તથા ઇસહાક ઉપર પૂરી કરી ચૂક્યો છે બેશક તારો પાલનહાર સર્વ જાણનાર ને હિકમત વાળો છે لقد كان في يوسف وإخوته آيات للسائلين أي رسول چوکسج يوسف તથા તેના ભાઈઓની બાબતે સવાલ કરનારાઓ માટે નિશાનીઓ હાજર છે إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة તે સમયને યાદ કર જ્યારે તે બધા ભાઈઓ કહેવા લાગ્યા કે સાચે જ યુસુફ તથા તેનો સગો ભાઈ બિન્યામીન આપણા સૌ કરતા આપણા બાપને વધુ વાલો ને પ્યારો છે જો કે આપણા સગા ભાઈઓનું તાકતવર ટુકડી છે આપણું ગ્રુપ છે બેશક આપણો બાપ ખુલ્લી ભૂલમાં પડ્યો છે. માટે યુસુફને મારી નાખો અથવા તેને કોઈ જંગલમાં એવી જગ્યામાં નાખી દો કે જેથી તમારા બાપનું ધ્યાન તમારા તરફ થઈ જાય અને તે બાદ તોબા કરી લઈને તમે નેકો કારમાંથી થઈ જાઓ. وألقوه في غيابة الجب يلتقطه بعض السيارة إن كنتم فاعلين. ને તેઓ માંથીના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કઈ કરવું જ હોય તો યુસુફને મારી તો ન જ નાખો પણ તેને કોઈ કુવાના ઊંડાણમાં નાખી દો કે જ્યાંથી કોઈ રાહદારી રસ્તે ચાલનારો તેને ઉઠાવીને લઈ જાય. આવી રીતે આપસમાં સલાહ મશવરો કરીને તેઓ બાપ પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે એ અમારા પિતાજી, આ કેવી વાત છે કે તમે યુસુફની બાબતે અમારા ઉપર ભરોસો કરતા નથી, જો કે અમે ચોક્કસ જ તેનું સારું ચાહનારા છીએ. કાલે સવારે તેને અમારી સાથે મોકલો કે જેથી જંગલમાં જઈ ફળ ખાય ને રમે કૂદે ને બેશક અમે તો તેની હિફાજત ને રક્ષણ કરનારા છીએ જ. યાકૂબ અલૈહિસ્સલામે કહ્યું કે તમે તેને લઈ જાઓ એ વાતથી બેશક મને દુઃખ થશે ને વળી એ વાતનો મને અંદેશો છે, બીક છે કે ક્યાંય વરુ નામનું જાનવર તેને ખાઈ જાય અને તમે તેનાથી બેખબર રહો. તો તેઓએ કહ્યું કે અમે એક તાકતવર ટુકડી છીએ, અમારું ગ્રુપ છે, છતાં જો વરુ તેને ખાઈ જાય તો અમે બેશક સાવ નમાલા છીએ, કિંમત વગરના છીએ એમ ગણાય. આખીરમાં નિચોડ એ કે જયારે તેને તેઓ લઈ ગયા અને બધા જણ તેને એક ઊંડા કુવામાં નાખી દેવાની વાત ઉપર એકમત થયા ત્યારે અમોએ યુસુફને વહી કરી કે ચોક્કસ જ એક વખત એવો આવશે કે તું તેમને તેમનો આ અમલ, તેમનું આ કામ ખુલ્લું કરી દેખાડી શકશે ને ત્યારે તેમને તેનું ભાન પણ હશે નહીં. અને થોડીક રાત પડતા તેઓ બધા જણા રોતા રોતા પોતાના બાપ પાસે પાછા આવ્યા. ને કહેવા લાગ્યા કે એ અમારા પિતાજી, અમે તો અંદરો અંદર દોડવાની શરત રમવા લાગ્યા ને યુસુફને અમારા સામાન પાસે મૂક્યા હતા, પછી તેને વરુ ખાઈ ગયો ને ભલે ને અમે સાચા હોઈએ તો પણ તમે અમારી વાત માનનાર નથી. અને સાથે જ યુસુફના પહેરણ પર, યુસુફના કપડા ઉપર ખોટું લોહી લગાડી લાવ્યા. તે જોઈને યાકૂબ અલૈહિસ્સલામે કહ્યું કે ના, એમ તો નથી જ, પણ તમોને તમારા દિલોએ આવું ધતિંગ ઉભું કરવાની, આવો ખેલ કરવાની એક તરકીબ સહેલાઈથી સૂજવી છે. માટે સબર કરવી બહેતર છે, ધીરજ રાખવી બહેતર છે. ને જે કાંઈ બયાન તમે કરો છો તેની બાબતમાં અલ્લાહથી જ મદદ માંગવામાં આવે છે. وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون. અને ત્યાં એક કાફલો આવી પહોંચ્યો. તે કુવા પાસે એક કાફલો આવી પહોંચ્યો. તેમણે પોતાના ભિસ્તીને કુવામાંથી પાણી ભરી લાવવા મોકલ્યો. તેણે જઈને પોતાની ડોલ કુવામાં નાખી ને અલ્લાહના હુકમ મુજબ યુસુફ તેમાં બેસી ગયા. અને જ્યારે ભિસ્તીની તેના ઉપર નજર પડી ત્યારે અજબ સાથે બોલી ઉઠ્યું, ઓહો, કેવી ખુશીની વાત છે કે આ તો એક નવજવાન છે. અને પછી તેને કિંમતી મિલકત સમજી તે કાફલા વાળાઓએ સંતાડી લીધા. ને તેઓ જે કઈ કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર હતો. આ વાતની જયારે તેના ભાઈઓને ખબર પડી તો તેઓ દોડી ગયા અને યુસુફને એક ન જેવી કિંમતમાં, થોડા કેવા દિરહમોમાં વેચી નાખ્યો. કારણ કે તેઓ યુસુફના ચાહનારાઓમાંથીના ન હતા. وكذلك مكنا ليوسف في الأرض ولنعلمه من تأويل الأحاديث والله غالب على أمره ولكن أكثر الناس لا يعلمون. અને મિસ્રના જે શખ્સે તેને ખરીદ્યો તેણે પોતાની બીબીને કહ્યું કે એને માનથી રાખજે, કદાચ ને તે આપણને આગળ જતા લાભ પહોંચાડશે, અથવા આપણે તેને ખોળેલો દીકરો બનાવી લઈએ. અને આવી રીતે અમોએ મિસ્રની જમીનમાં યુસુફને જગ્યા આપી. ને તેમ કરવામાં બીજો એ પણ મકસદ હતો કે તેને સપનાઓની તાબીર શીખવી દઈએ. સપનાનો નતીજો શું આવશે તેનું ઇલમ આપી દઈએ. ને અલ્લાહ પોતાના મામલામાં તાકતવર છે, કુદરત રાખનાર છે, પણ ઘણા લોકો સમજતા નથી. ને જ્યારે યુસુફ પોતાની પૂરેપૂરી તાકતે પહોંચી ગયા ત્યારે અમોએ તેને દાહપણ, હિકમત તથા ઇલ્મ અતા કર્યા. અને નેકી કરનારાઓને, સારા અમલ અંજામ દેનારાઓને અમે આવી રીતે બદલો આપીએ છીએ. وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون. અને તે ઔરત યાની કે ઝુલેખા કે જેના ઘરમાં યુસુફ હતા તેણીએ તેને પોતાની ખ્વાહિશને પૂરી કરવા માટે પોતાની તરફ વાળવાની કોશિશ કરી અને દરવાજો બંધ કરીને કહ્યું કે લે આવ જલ્દી કર. યુસુફે કહ્યું અલ્લાહની પનાહ યાની કે હરગિજ એમ થશે નહીં, બેશક તારો ધણી મારો માલિક છે, તેણે મને સારી રીતે રાખ્યો છે, બેશક ઝાલિમો કદી પણ કામયાબી મેળવી શકતા નથી, જીત હાંસિલ કરી શકતા નથી. ને તેણીએ યુસુફ તરફ બદી કરવાનો ચોક્કસ જ ફેસલો કર્યો હતો અને અગર યુસુફે પોતાના પાલનહારની ખુલ્લી દલીલ જોઈ લીધી ન હોત તો પણ તેણીની સાથે એવો જ ફેસલો કરત, એવી જ રીતે વર્તત જેવી રીતે તે બાય વર્તતી હતી. તે દલીલ એટલા માટે દેખાડી કે અમો આવી રીતે તેનાથી બદી તથા બેશરમી ભર્યા કામને દૂર રાખીએ, બેશક તે અમારા નિખાલસ બંદાઓમાંથી નો હતો, મુખલિસ બંદાઓમાંથી નો હતો. અને તેઓ બે દરવાજા તરફ દોડ્યા ને તેણીએ તેનું કપડું પાછળથી ફાડી નાખ્યું ને દરવાજા પાસે તેઓ બેએ તેણીના ધણીને ઉભેલો જોયો. તો તેણીએ કહ્યું, ઝુલેખાએ કહ્યું કે જે તારી બીબી સાથે બદી કરવાનો ફેસલો કરે, ઈરાદો કરે, તેની સજા તેને કેદમાં નાખવામાં આવે અથવા તેને દુઃખ દેતી સજા આપવામાં આવે, એ સિવાય બીજી શું હોય શકે છે? યુસુફે કહ્યું કે આ ઔરતે પંડે ખુદ જ મને લોભાવવાની કોશિશ કરી હતી અને તેણીના કુટુંબ માંથી એક સાક્ષી આપનાર બચ્ચાએ સાક્ષી આપી કે અગર તે યુસુફનું પહેરણ, યુસુફનું કપડું સામેથી ફાટેલું હોય તો તેણી સાચું બોલી છે અને તે જુઠ્ઠાઓ માંથી નો છે. ને અગર તેનું કપડું ખમીસ પછવાડેથી ફાટેલું હોય તો તેણી જૂઠું બોલી છે અને તે યાની કે યુસુફ સાચાઓ માંથી નો છે. પછી જયારે તેણીના ધણીએ તેનું પહેરણ પાછળથી ફાટેલું જોયું ત્યારે કહ્યું કે બેશક આ તો તમે ઓરતોનું રમત છે, બેશક એ ઓરતો તમારું કેરેક્ટર, તમારી રમત ઘણી મોટી છે. કુંતી મિન અલ ખાતિઈન. એ યુસુફ, તું હવે આથી દરગુજર કર, માફ કરી દે, જતું કરી દે. ને એ ઝુલેખા, તું તારા ગુનાની માફી માંગ. બેશક ગુનેગારો માંથીની તું જ છે. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين. ને શહેરની ઔરતોએ કહેવાનું શરૂ કરી દીધું કે મિશ્રના અઝીઝની બેગમ, બાદશાહની બેગમ પોતાના ગુલામને પોતાની તરફ રજૂ થવા માટે લલચાવે છે, લોભાવે છે. તેણીના દિલમાં તેનો પ્રેમ બેસી ગયો છે. બેશક અમે તો ઝુલેખાને ખુલ્લી ગુમરાહીમાં જોઈએ છીએ. فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَأً وَآتَتْ كُلَّ وَاحِدَةٍ مِنْهُنَّ سِكِّينًا وَقَالَتْ اخْرُجْ عَلَيْهِنَّ. فَلَمَّا رَأَيْنَهُ أَكْبَرْنَهُ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَاشَ لِلَّهِ مَا هَذَا بَشَرًا પછી જયારે ઝુલેખાએ તેમના મેણા ટોણા સાંભળ્યા ત્યારે તેઓને બોલાવી મંગાવી અને તેમના માટે એક મજલિસ તૈયાર કરી અને તેઓ માંથીની દરેકને એક એક છડી એક એક લીંબુ સાથે આપી દીધી અને યુસુફને કહ્યું કે તું તેમની સામે નીકળી આવ, પસાર થા. પછી જે વખતે ઓરતોએ તેને જોયો તો તેમને બેહદ ખૂબસૂરત વાળો દેખાણો, અસાધારણ ખૂબસૂરતી દેખાણી ને જોશમાં આવી જઈ તે ઓરતોએ લીંબુના બદલે પોતપોતાના હાથ કાપી નાખ્યા ને બોલી ઉઠી કે હાશાલિલ્લા, અલ્લાહ ખામી વગરનો છે, આ માણસ નથી બલકે એ તો એક મલાયકા છે, ઇઝ્ઝતદાર ખૂબ જ મર્તબા વાળો મલાયકા છે. قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكونا من الصاغرين. ઝુલેખાએ કહ્યું કે આ એ જ છે કે જેની બાબતે તમે મને બદનામ કરતા હતા. મેં પંડે જ તેને ફોસલાવવાની કોશિશ કરી હતી પણ તેણે પોતાને બચાવી લીધો અને જે હુકમ હું તેને કરું છું તેનું પાલન અગર જો તે નહીં કરે તો તેને ચોક્કસ જ કેદ કરવામાં આવશે ને ચોક્કસ જ તે દલીલો માંથીનો બેઆબરો માંથીનો થઈ જશે. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. يوسف عرض کري કે એ મારા પાલનહાર, જે કામ તરફ આ ઓરતો મને બોલાવે છે તે કરતા તો આ કેદખાનું મને વધારે પસંદ છે, વધારે પ્યારું છે. ને જો તેમનું કેરેક્ટર તું મારાથી દૂર નહીં રાખે તો હું તેમની તરફ વળી જઈશ ને પછી મારી ગણતરી પણ જાહેરો માંથી થઈ જશે. આથી અલ્લાહે યુસુફની દુઆ કબૂલ કરી અને તે ઓરતોનું ચારિત્ર, તે ઓરતોનું કેરેક્ટર તેનાથી દૂર કરી દીધું. બેશક તે મોટો સાંભળનાર ને જાણનાર છે. પછી આ નિશાનીઓ જોઈ લીધા પછી પણ તેમને યુસુફને થોડા વખત કેદ કરવાનું બરાબર લાગ્યું. ودخل معه السجن فتيان، قال أحدهما إني أراني أعصر خمرا، وقال الآخر إني أراني أحمل فوق رأسه خبزا تأكل الطير منه، نبئنا بتأويله إنا نراك من المحسنين. ને કેદખાનામાં તેની સાથે સાથે બીજા બે જવાન કેદીઓ પણ દાખલ થયા. તેઓમાંથીના એક જણે કહ્યું કે બેશક મેં સપનામાં જોયું છે કે હું દ્રાક્ષ ને નીચોવી શરાબ બનાવી રહ્યો છું, ને બીજાએ કહ્યું કે બેશક મેં જોયું છે કે હું મારા માથા ઉપર રોટલીઓનો થાળ ઉંચકેલો છું, તેમાંથી બે પંખીઓ ખાય છે, તો તેની તાબીર તું અમને દેખાડ. યુસુફ ને કહ્યું કે તાબીર બતાવો. બેશક અમે તને નેકોકાર માંથી ના જોઈએ છીએ. قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما، ذلكما مما علمني ربي، إني تركت ملة قوم لا يؤمنون بالله وهم بالآخرة هم كافرون. يوسف કહ્યું કે હવે પછી જે ખાવાનું તમને આપવામાં આવનાર છે તે આવવા પહેલા હું તમને તેની તાબીર જણાવી દઈશ, તેનું કારણ જણાવી દઈશ કે શું થવાનું છે. તે એ કારણે કે મને મારા પાલનહારે તે બાબતનું ઇલમ અતા કર્યું છે. બેશક મેં તે લોકોનો ધર્મ છોડી દીધો છે કે જેઓ અલ્લાહ પર ઈમાન રાખતા નથી અને કયામતનો પણ તેઓ ઇનકાર કરનારા છે. واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب، ما كان لنا أن نشرك بالله من شيء، ذلك من فضل الله علينا وعلى الناس ولكن أكثر الناس لا يشكرون. ني મેં મારા બાપ દાદા ઇબ્રાહીમ તથા ઇસહાક તથા યાકુબ ના ધર્મ ની પેરવી કરી છે, તેને સેવ્ર કર્યો છે. અમારું એક કામ નથી કે કોઈ વસ્તુ ને અલ્લાહની શરીક ને ભાગીદાર બનાવીએ. આ અમારા તથા બધા માણસો પર અલ્લાહની મહેરબાની ને લીધે જ છે, પણ ઘણા ખરા લોકો શુકર માનતા નથી. يا صاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار. أي مارا كيس خانانا بي ساتيو شو ألغ ألغ پالنهار سارا چه جدا جدا الله سارا چه كي ایک اج پالنهار ایک اج رب جي بداو پر حاوی ہوئی قدرت نے طاقت راکتو ہوئی. ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان، إن الحكم إلا لله، أمر أن لا تعبدوا إلا إياه، ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. યાની કે અલ્લાહ ના સિવાય તમે જેને જેને પૂજો છો, જેની જેની પણ ઇબાદત કરો છો, તેઓ ફક્ત નામો જ છે. જે નામો તમોએ તથા તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે, જેમની બાબતે અલ્લાહે કાંઈ સર્ટિફિકેટ ઉતાર્યું નથી. અસલ હુકમ અલ્લાહનો જ છે. તેણે હુકમ આપ્યો છે કે તમે તેના સિવાય કોઈની ઇબાદત કરો નહીં, કોઈને પૂજો નહીં. સાચો ધર્મ એ જ છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِنْ رَأْسِهِ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ. એ મારા કેદખાનાના બે સાથીઓ, તમારામાંનો એક તો પોતાના માલિકને શરાબ પીવડાવશે, રહ્યો બીજો તો તેને ફાંસીએ લટકાવવામાં આવશે, પછી તેનું માથું તેનું ભેજું પંખીઓ ચાંચો મારી મારીને ખાશે. તે મામલો કે જેને બાબતે તમે બે તાબીર પૂછતા હતા તે અલ્લાહ તરફથી નક્કી થઈ ચૂકી છે. وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر ربه فلبث في السجن بضع سنين. અને સાથે જ તે બે માંથી જેના છૂટી જવાની યુસુફને ખાતરી હતી તેને યુસુફે કહ્યું કે તારા માલિકને મારી યાદ દેવરાવજે. પણ શૈતાને તે સાથીને પોતાના માલિકને યુસુફની હકીકત કહેવાનું ભૂલાવી દીધું, જેથી યુસુફ કેટલાક વર્ષો સુધી કેદખાનામાં પડ્યા રહ્યા. وقال الملك إني أرى سبع بقرات سمان يأكلهن سبع عجاف وسبع سنبلات خضر وأخر يابسات يا أيها الملأ أفتوني في رؤياي إن كنتم للرؤيا تعبرون. અને મિશ્રના બાદશાહે કહ્યું કે બેશક મેં સપનામાં સાત મોટી તાજી ગાયો જોઈ જેમને સાત દુબળી પાતળી ગાયો ખાઈ જાય છે, અને સાત લીલાછમ કણસલા જોયા કે જેને બીજા સાત સૂકા કે જે તેમને વીંટળાય વળ્યા છે. એ દરબારના સરદારો, અગર તમે તાબીર આપી શકતા હો, સ્વપ્ન ફળ આપી શકતા હો, તો મારા આ સ્વપ્નનું તાબીર આપો, સપનાની સ્વપ્ન ફળ આપો. قالوا أضغاث أحلام وما نحن بتأويل الأحلام بعالمين. તેઓએ જવાબ આપ્યો કે આ તો ગૂંચવણ ભરેલા સપના છે અને અમે ગૂંચવણ ભરેલા સપનાની તાબીર જાણતા નથી. وقال الذي نجا منهما وادكر بعد أمة أنا أنبئكم بتأويله فأرسلون. અને તે કે જે બે માંથી છૂટીને પાછો આવ્યો હતો અને લાંબા વખત પછી તેણે યુસુફને સંભાળતા કહ્યું કે હું તમને આ સપનાની તાબીર જણાવીશ, માટે મને કેદખાનામાં જવા દો. રજા મળતા તે કેદખાનામાં ગયો અને યુસુફને અરજ કરી કે يوسف أيها الصديق أفتنا في سبع بقرات سمان يأكلهن سبع عجاف وسبع سنبلات خضر وأخر يابسات لعلي أرجع إلى الناس لعلهم يعلمون. أي يوسف أي سوكر تعود ساتا أمني أصبنا نصبنا فراب تعبيراب કે સાત મોટી તાજી ગાયોને સાત દુબળી પાતળી ગાયો ખાઈ જાય છે, અને સાત લીલાછમ કણસલાને સાત સૂકા કણસલા વીંટળાઈ વળ્યા છે, ચારે બાજુ ફરી વળ્યા છે, જેથી હું લોકો પાસે જાઉં કે કદાચ ને તેઓ પણ જાણી લે કે સપનાની તાબીર કહેનારા આવા હોય છે. قال تزرعون سبع سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا مما تأكلون. યુસુફે કહ્યું કે તમે સાત વર્ષ સુધી એક ધારી ખેતી કરતા રહેશો, પછી જે પાક આવે જે ખેતીની લણણી કરો તેને તેના જ એક ભાગમાં રહેવા દેજો, ભેગું કરેલું રહેવા દેજો, સિવાય કે જે થોડું તમારા ખાવાના કામમાં આવે. પછી તે બાદ સાત વર્ષ સખ્તાઈ ના આવશે, દુકાળ ના આવશે, એટલે તમે આ વર્ષો માટે જે કઈ પહેલાથી ભેગું કરી રાખ્યું હશે તે ખાઈ જશે, સિવાય કે જે થોડું ઘણું તમે બી વગેરે માટે સાચવી રાખ્યું હશે. ને ત્યાર પછી એક એવું વરસ આવશે કે જેમાં ખૂબ જ વરસાદ થશે અને લોકો આબાદ બની જશે, ને વળી તેમાં તેઓ દ્રાક્ષો નીચોશે. وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله ما بال النسوة التي قطعن أيديهن إن ربي بكيدهن عليم. બાદશાહે આ સપનાની તાબીર સાંભળી હુકમ કર્યો કે યુસુફને મારી પાસે લઈ આવો. પછી જ્યારે તે શાહી બાદશાહી પૈગામ લઈ જનાર તેની પાસે આવ્યો ત્યારે યુસુફે કહ્યું કે તું મારા માલિક પાસે પાછો જા ને તેને આ સવાલ કર કે તે ઓરતો કે જેમણે પોતપોતાના હાથ કાપી નાખ્યા હતા તેની શું હાલત થઈ. બેશક મારો પાલનહાર તો તેમના કેરેક્ટર થી સારી રીતે જાણકાર છે. قال ما خطبكن إذ راودتن يوسف عن نفسه قلن حاش لله ما علمنا عليه من سوء. قالت امرأة العزيز الآن حصحص الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين. આથી બાદશાહે તે ઔરતોને બોલાવી મંગાવીને પૂછ્યું કે તમે યુસુફને ફોસલાવ્યો ત્યારે તમારી કેવી હાલત થઈ હતી. તેઓએ કહ્યું કે હાશા લીલા, અલ્લાહ ખામી વગરનો છે, કઈ પણ કમી વગરનો કામિલ છે. અમોએ તેનામાં કોઈ ખરાબ ચીજ જોઈ નહોતી. જેથી કરીને મિસરના અઝીઝની બેગમે ખુલાસો કર્યો, યાનિ કે ઝુલેખાએ ખુલાસો કર્યો કે હવે તો સાચું ખુલી જ ગયું છે કે ખરી વાત આ છે કે મેં જ તેને ફસાવવા ચાહ્યો હતો. ને બેશક યુસુફ સાચું બોલનારાઓમાંથી ના છે. ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين. આ વાત યુસુફે જયારે કેદખાનામાં જાણી ત્યારે તેણે કાસિદને કહ્યું, પૈગામ લાવનારને કહ્યું કે આ સાક્ષીઓ એ માટે કે મિસ્રનો બાદશાહ જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઈ દગો કર્યો નથી, વિશ્વાસઘાત કર્યો નથી, ને આ કે અલ્લાહ દગો કરનારાઓની ચાલબાજી ચાલવા દેતો નથી. وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم. મે મારો નફ્સ પણ બધીથી પાક છે એમ નથી કહેતો. દરેક નફ્સ બધી તરફ દોડનાર હોય છે સિવાય કે જેના પર મારા પાલનહારે દયા કરી હોય. યાનિ કે મારું નફ્સ જે પાક છે તેનું કારણ એ છે કે મારા પાલનહારે મારા પર દયા કરી. બેશક મારો પાલનહાર મોટો બક્ષિશ કરનાર ને દયાળુ છે. وقال الملك ائتوني به استخلصه لنفسي فلما كلمه قال انك اليوم لدينا مكين امين. ને બાદશાહે હુકમ કર્યો કે તેને મારી પાસે લઈ આવો, હું તેને છોડી મૂકીશ ને મારો ખાસ સલાહકાર બનાવી રાખીશ. ખુલાસો કે જ્યારે તેણે તેની સાથે વાતચીત કરી ત્યારે તેણે કહ્યું કે આજના દિવસથી તમે બેશક અમારે ત્યાં ઇજ્જતદાર અને વિશ્વાસુ થઈ ગયા. યુસુફે દરખાસ્ત કરી કે આ દેશના બધા ખજાનાઓ પર મને મુકરર કરી દો, મારી નિમણૂક કરો. બેશક હું સારી સંભાળ કરનારો, સાચવનારો ને હિસાબનો સારી રીતે જાણનારો છું. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين. અને આવી રીતે અમોએ યુસુફને તે દેશમાં રહેવાસી કર્યા કે જેથી તેમાં જ્યાં તેનું મન ચાહે રહે. ચોક્કસ અમે જેને જાણીએ છીએ તેને અમારી દયા પહોંચાડી દઈએ છીએ, અને સારા કામો કરનારાઓનો બદલો નકામો જવા દેતા નથી. ને ચોક્કસ જ જે લોકો ઈમાન લાવ્યા તથા પરહેજગારીથી વર્ત્યા તેમના માટે આખેરતનો બદલો બહેતર છે. અને યુસુફ ના ભાઈઓ પણ મિસ્ર માં આવ્યા ને ખુદ તેની પાસે પહોંચ્યા. પછી યુસુફે તો તેમને પાછી લીધા, ઓળખી લીધા, પણ તેઓએ તેને ઓળખ્યા નહીં. ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. અને જ્યારે યુસુફે તેમનો અનાજ વગેરે સામાન બંધાવી ઠીક કરાવ્યો ત્યારે તેણે પોતાના ભાઈઓને કહ્યું કે તમારા સાવકા ભાઈ યાની કે બિન્યામીનને પણ હવે પછી મારી પાસે લેતા આવશો. શું તમે આ નથી જોતા કે હું કેવું પૂરેપૂરું મા બાપુ છું, તેમજ બધાથી સારો ચાકરી કરનારો, સેવા કરનારો પણ છું. فإن لم تأتوني به فلا كيل لكم عندي ولا تقربون. પણ જો તમે તેને મારી પાસે નહીં લાવો તો તમારા માટે મારી પાસે અનાજનું કોઈ માપ હશે નહીં ને મારી પાસે આવશો પણ નહીં. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. તેઓએ કહ્યું કે અમે તેની બાબતે યાની કે બિન્યામીનની બાબતે તેના બાપને સમજાવી મનાવીશું ને બેશક અમે તેમ જ કરશું. وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. અને યુસુફે પોતાના નોકરોને કહી દીધું કે તેમની અસલ જે વસ્તુ છે, અસલ જે મિલકત પણ છે તે તેમના કોથળામાં મૂકી દો કે જેથી જ્યારે તેઓ પાછા ફરીને પોતાના કુટુંબીઓમાં જાય ત્યારે તેઓ તે પોતાની એ વસ્તુને જોઈને ઓળખી કાઢે ને કદાચ ને લોભાઈ જઈ પાછા ફરીને આવે. પછી જ્યારે તેઓ તેમના બાપ પાસે પાછા આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે એ અમારા પિતાજી, હવે પછી અમને અમારા અનાજના માપ આપવાની ના પાડવામાં આવી છે, માટે અમારા ભાઈને બિન્યામીને અમારી સાથે મોકલો કે જેથી અમને અમારા માપ મળે અને બેશક અમે તેની હિફાજત કરશું, તેનું રક્ષણ કરશું. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. યાકુબે કહ્યું કે શું હું તેની બાબતે પણ તમારો એવો જ વિશ્વાસ કરું કે જેવો આ પહેલા તેના ભાઈ યુસુફ બાબતે કર્યો હતો? પણ સૌથી સારી હિફાજત કરનાર, બધાથી વધારે મોટો રક્ષક તો અલ્લાહ જ છે અને એ જ ઉત્તમ રહેમ કરનારો છે. ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. ને જ્યારે તેઓએ પોતાનો સામાન ઉઘાડ્યો ત્યારે તેમણે પોતાની મિલકત જે અનાજના બદલામાં દેવા તેઓ લઈ ગયા હતા તેમને પાછી જોઈ કહેવા લાગ્યા કે એ અમારા બાપ, અમને બીજું શું જોઈએ? આ અમારી જે અસલ વસ્તુ હતું તે પણ અમને પાછી ફેરવવામાં આવી છે અને અમે તેના બદલામાં અમારા કુટુંબ માટે બીજું અનાજ લઈ આવશું ને અમારા ભાઈ બિન્યામીનની હિફાજત કરશું. અને જો તમે તેને અમારી સાથે મોકલશો તો તેના ભાગનો એક ઊંટનો બોજો વધારે લાવશું. આ અનાજનું માપ કે જે અમે લાવ્યા છીએ તે ઘણું થોડું છે. قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل. યાકોબે કહ્યું કે હું તેને તમારી સાથે હરગિજ નહીં મોકલું જ્યાં સુધી તમે અલ્લાહની કસમ ખાય મને પાકું વચન નહીં આપો કે તેને ચોક્કસ જ મારી પાસે પાછો લઈ આવશો, સિવાય એવી હાલતમાં કે તમે બધા ઘેરાવામાં આવી જાઓ, મુસીબતમાં ફસાઈ પડો. પછી જ્યારે તેઓએ યાકૂબને પોતાનું પાકું વચન આપ્યું ત્યારે યાકૂબે કહ્યું કે જે કઈ આપણે કહીએ છીએ તેનો અલ્લાહ સાક્ષી છે. قال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. ને કહ્યું કે એ મારા દીકરાઓ, તે શહેરમાં એક જ દરવાજાથી દાખલ ન થતા જુદા જુદા દરવાજાઓથી દાખલ થઈજો, જુદા જુદા દરવાજાઓથી અંદર જજો. હું તમને અલ્લાહના ઈરાદાથી તો બચાવી શકતો નથી, હુકમ સિર્ફ અલ્લાહનો જ ચાલે છે, તેના ઉપર જ મારો ભરોસો છે. તેમજ બધા ભરોસો કરનારાઓએ તેના ઉપર જ ભરોસો કરવો જોઈએ. ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. તેમના બાપે કરેલા હુકમ મુજબ દાખલ થયા ત્યારે આ સૂચના અલ્લાહ આગળ તેમને કાંઈ કામમાં આવી નહીં, પણ આ સિર્ફ યાકૂબના દિલની એક ઈચ્છા હતી કે જે તેણે પૂરી કરી. અને બેશક તે ઇલમ ધરાવનારો હતો કેમ કે અમોએ તેને ઇલમ આપ્યું હતું, તેમજ ઘણા ખરા લોકો એ ભેદ જાણતા નથી. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. અને જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે યુસુફે પોતાના સગા ભાઈ બિન્યામીનને પોતાની બાજુમાં જગ્યા આપી ને ધીમેથી કહી દીધું કે હું બેશક તારો સગો ભાઈ યુસુફ છું, જેથી તેઓ જે ખરાબ વર્તન ચલાવતા આવ્યા છે તેનો હવે તું અફસોસ કર નહીં. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. પછી જ્યારે યુસુફે તેમનો સામાન તૈયાર કરાવ્યો ત્યારે પોતાનું પાણી પીવાનું ઠામ પોતાના સગા ભાઈના કોથળામાં મુકાવી દીધું. પછી જ્યારે બધા ભાઈઓ પોતાના દેશ જવાને રવાના થવા લાગ્યા ત્યારે એક પોકારનારાએ પોકાર કર્યો, અવાજ આપ્યો કે એ કાફલા વાળાઓ, બેશક તમે લોકો ચોર છો. તો તે લોકોએ કહ્યું તેની તરફ ફરીને કે ભલા તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? તો કહ્યું કે બાદશાહનો પાણી પીવાનો પ્યાલો અમને જડતો નથી. અને તેથી જે તેને ગોતી લાવશે તેને એક ઊંટનો બોજો એક ઊંટના બરાબર ઇનામ મળશે, અને તેનો હું જામીન છું, સાક્ષી છું. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. તો બધા ભાઈઓએ કહ્યું કે અલ્લાહની કસમ, તમે ખાતરીથી જાણો છો કે અમે આ દેશમાં કોઈ ખરાબ કામ કરવાને નથી આવ્યા, ને વળી અમે ન ચોર છીએ. قالوا فما جزاؤه ان كنتم كاذبين. તેઓએ કહ્યું કે અગર તમે જૂઠા ગણાવ, જૂઠા સાબિત થાવ, તો તેની શી સજા તમને થવી જોઈએ. ભાઈઓએ કહ્યું કે જેના સામાનમાંથી તે પ્યાલો મળી આવે તેની સજામાં તે ઇન્સાન ખુદ પંડે જ તેનો બદલો બને, યાનિ કે તેને ગુલામ તરીકે રાખી લેવામાં આવે. અમે તો અન્યાય કરનારાઓને એવી રીતે સજા કરીએ છીએ. فَبَدَأَ بِأَوْعِيَتِهِمْ قَبْلَ وِعَاءِ أَخِيهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِعَاءِ أَخِيهِ كَذَلِكَ كِدْنَا لِيُوسُفَ مَا كَانَ لِيَأْخُذَ أَخَاهُ فِي دِينِ الْمَلِكِ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ. જડતી લેનારે, તપાસ કરનારે, તેના સગા ભાઈના કોચવા તપાસવા પહેલા તેના જે ઓરમાન ભાઈઓ હતા, બીજી મારા ભાઈઓ હતા, તેના કોચવા તપાસવા શરૂ કર્યા. છે તે યુસુફના સગા ભાઈના કોચવામાંથી તે પ્યાલો મળ્યો. આવી રીતે અમોએ યુસુફના માટે તેના ભાઈને રોકી લેવાની તરકીબ કરી, પ્રોગ્રામ બનાવ્યો, કારણ કે તે બાદશાહના કાનૂન મુજબ પોતાના ભાઈને સીધી રીતે લઈ શકતા ન હતા, પણ અલ્લાહની મરજી મુજબ તેણે તેમ કર્યું. અમે ચાહીએ છીએ તેના દરજ્જાને મર્તબા વધારી દઈએ છીએ, અને દરેક ઇલમ રાખનાર કરતા બીજો એક ચડિયા તો તેનાથી બહેતર આલિમ હોય છે. قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في نفسه ولم يبدها لهم قال أنتم شر مكانا والله أعلم بما تصفون. તેમણે કહ્યું કે જો તેણે ચોરી કરી હોય તો તેમાં કઈ અજબ નથી, કેમ કે તેના સગા ભાઈ યુસુફે પણ અગાઉ ચોરી કરી હતી, પણ યુસુફે તે વેણ પોતાના મનમાં રાખ્યું અને તે તેમના પર જાહેર કર્યું નહીં, ને મનમાં જ કહ્યું કે તમે ઘણી જ ખરાબ હાલતના લોકો છો, અને તમે જે હકીકત કહો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. તેઓએ અર્થ કરી કે એ બાદશાહ, બેશક તેનો બાપ ઘણો જ બૂઢો છે, કરડો છે, માટે તેના બદલામાં અમારામાંથી કોઈ બીજા એકને લઈ લે, યાનિ કે બિન્યામીનને છોડીને બીજા કોઈને ગુલામ બનાવી લે. બેશક અમે તને એહસાન કરનારાઓમાંથી નો જોઈએ છીએ. قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا لظالمون. يوسف કહ્યું, અલ્લાહ એ વાતથી બચાવે કે જેની પાસેથી અમોએ અમારો માલ મેળવ્યો હોય તેના સિવાય અમે કોઈ બીજાને લઈ લઈએ, એવી રીતે તો અમે પણ બેશક જુરમગાર ગણાઈએ, અન્યાયી ગણાઈએ. فَلَمَّا اسْتَيْأَسُوا مِنْهُ خَلَصُوا نَجِيًّا قَالَ كَبِيرُهُمْ أَلَمْ تَعْلَمُوا أَنَّ أَبَاكُمْ قَدْ أَخَذَ عَلَيْكُمْ مَوْثِقًا مِنَ اللَّهِ وَمِنْ قَبْلُ مَا فَرَّطْتُمْ فِي يُوسُفَ فلن أبرح الأرض حتى يأذن لي أبي أو يحكم الله لي وهو خير الحاكمين. પછી જ્યારે તે લોકો તે ભાઈઓ તેના તરફથી નિરાશ ને માયુસ થયા ત્યારે સલાહ કરવાને એકાંતમાં એકલામાં જઈ બેઠા, જ્યાં તેઓ માંથીના મોટા ભાઈએ કહ્યું કે શું તમે નથી જાણતા કે તમારા બાપે તમારી પાસેથી અલ્લાહની જામીનગીરી લીધી છે, અને વળી આ પહેલા તમે યુસુફની બાબતે કાંઈ જેવો તેવો કસૂર કર્યો નથી, જેવી તેવી ભૂલ નહોતી કરી, માટે હું તો આ દેશમાંથી ત્યાં સુધી પાછો નહીં જાઉં જ્યાં સુધી કે મારા બાપાજી મને રજા ન આપે અથવા મારી બાબતે અલ્લાહ કાંઈ ફેંસલો ન કરે, અને તે જ ઉત્તમ ફેંસલો કરનાર છે. ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين. તમે બધા તમારા બાપની સેવામાં પાછા જાઓ ને અરજ કરીને કહો કે હે અમારા બાપાજી, તારા બેટાએ બેશક ચોરી કરી અને અમે જે કાંઈ જાણીએ છીએ તેટલા પૂરતી જ સાક્ષી આપીએ છીએ, જો કે છુપી વાતની તો સંભાળ અમે રાખી શક્યા ન હતા. واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. તમે તે વસ્તીવાળાઓને કે જેમાં અમે હતા પૂછી જુઓ, અને તે કાફલાવાળાઓને પણ પૂછી જુઓ કે જેમાં અમે આવ્યા છીએ, ને બેશક અમે સાચા છીએ. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم. યાકુબે કહ્યું કે તમારા દિલોએ તમને એક વાત બનાવી કાઢવાને સહેલાઈથી રસ્તો દેખાડ્યો છે, આસાનીથી સૂચવ્યું છે, પણ સબર કરવી ઉત્તમ છે. આશા છે કે અલ્લાહ તે બધાને મારી પાસે પહોંચાડી દેશે, બેશક તે બધું જાણનાર ને ખૂબ જ દાપણ વાળો છે, હિકમત વાળો છે. અને પછી તેમની તરફથી મોઢું ફેરવી લીધું ને બોલી ઉઠ્યા, હા યુસુફ, ને ગમના કારણે તેની બે આંખો સફેદ પૂણી જેવી થઈ ગઈ, અને તે ગમને સહન કરનારા હતા. قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين. તેમણે કહ્યું, અલ્લાહની કસમ, તું હંમેશા યુસુફની યાદમાં જ પડ્યો રહીશ ત્યાં સુધી કે સખત માંદા થઈ જઈશ અથવા તો મરી જઈશ. قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا تعلمون. યાકુબે કહ્યું, હું મારી પરેશાની અને દુઃખની શિકાયત અને ફરિયાદ અલ્લાહથી જ કરું છું, ને અલ્લાહ તરફથી જે કંઈ જાણું છું તે જે તમે જાણતા નથી. يا بني يذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه لا ييأس من روح الله إلا القوم الكافرون. أي مارا دیکراو جاو ને યુસુફ તથા તેના ભાઈ ને ગોતો ને અલ્લાહ ની રહેમત થી માયુસ ન થાઓ ના ઉમેદ ન થાઓ, બેશક અલ્લાહ ની રહેમત થી નાસ્તિકો સિવાય કોઈ નિરાશ કે ના ઉમીદ થતું નથી. અહલન وجئنا ببضاعة مزجاة فأوفلنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين. પછી જ્યારે તેઓ તે ભાઈઓ બધા યુસુફની પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે એ બાદશાહ, અમને તથા અમારા કુટુંબને દુકાળના કારણે સખત આઘાત લાગ્યો છે, ખૂબ જ ઠેસ પહોંચી છે, અને જે મિલકત અમે લાવ્યા છીએ તે એકદમ ન જેવી કિંમતની છે, તો પણ દાન સમજીને અમને પૂરેપૂરું માપ આપો, પૂરો હિસાબ આપો. બેશક અલ્લાહ દાન કરનારાઓને નેક બદલો આપે છે. قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون. يوسف કહ્યું, શું તમે જાણો પણ છો કે તમે યુસુફ અને તેના ભાઈ સાથે કેવી ખરાબ વર્તણૂક ચલાવી હતી, કેવો વર્તાવ કર્યો હતો, જ્યારે કે તમે જાહિલમાં હતા, અભણ હતા. قالوا أئنك لأنت يوسف. قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين. આ સાંભળીને તે ભાઈઓ બધા ચોંકી ઉઠ્યા, અજબ થઈ ગયા, અને પછી બોલ્યા કે શું ખરેખર તમે જ યુસુફ છો? કહ્યું, હા, હું જ યુસુફ છું, ને આ મારો ભાઈ છે. સાથે જ અમારા પર અલ્લાહે મોટો અહેસાન કર્યો છે. બેશક જે કોઈ મુત્તકી છે, પરહેજગાર છે તથા સબર કરે છે, તો બેશક અલ્લાહ નેક કામો કરનારાઓનો બદલો નકામો જવા દેતો નથી. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. તે ભાઈઓ કહેવા લાગ્યા, અલ્લાહની કસમ, અલ્લાહે તને અમારા પર ચોક્કસ જ બુઝુર્ગી આપી છે, બલંદી અતા કરી છે, અને અમે સાચે ગુનેગાર છીએ, ખતાકાર છીએ. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. યુસુફે કહ્યું, હવે તમારા ઉપર કોઈ દોષ નથી, મેં તમારા ગુનાહો માફ કરી દીધા, અલ્લાહ પણ તમને માફ કરે, ને તે ઉત્તમ રહેમ કરનારો છે. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأتي بصيرا وأتوني بأهلكم أجمعين. લો મારું આ પહેરણ લઈ જાઓ, કમીસ લઈ જાઓ, અને તે મારા બાપના મોઢા ઉપર નાખી દેજો, જેથી તે જોતા થઈ જાય, દેખતા થઈ જાય, અને પછી તમારા બધા કુટુંબને મારી પાસે લઈ આવજો. ولما فضلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون. અને જે વખતે આ કાફલો મિશ્રથી રવાના થયો ત્યારે તેમના બાપે લોકોને કહ્યું કે જો તમે મને બુઢામાં ગણી ન કાઢો, મૂરખમાં ગણી ન કાઢો, તો જાણી લો કે બેશક મને યુસુફની ખુશબુ આવે છે, ગંધ આવે છે. قالوا تالله إنك لفي ضلالك القديم. તેઓ કહેવા લાગ્યા, અલ્લાહની કસમ, બેશક તું તો તારી જૂની ગુમરાહીમાં છે, ભટકેલો છે. فلما أن جاء البشير ألقاه على وجهه فارتد بصيرا قال ألم أقل لكم إني أعلم من الله ما لا تعلمون. પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો અને તેણે તે પહેરણને તેના મોઢા ઉપર નાખ્યું, યાકૂબના મોઢા ઉપર નાખ્યું, તો તરત જ તે દેખતા થઈ ગયા, ને કહેવા લાગ્યા કે હું કહેતો ન હતો કે બેશક હું અલ્લાહના તરફથી તે કાંઈ જાણું છું કે જે તમે જાણતા નથી. قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين. દીકરાઓ કહેવા લાગ્યા કે એ અમારા બાપાજી, અમારા ગુનાહોને માફી આપો, અમને બક્ષી દો, બેશક અમે ગુનેગાર હતા. قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم. તેણે કહ્યું કે હું મારા પાલનહાર પાસે તમારા ગુનાહોની બક્ષીસ માંગીશ, માફી માંગીશ. બેશક તે મોટો માફ કરનાર ને દયાવાન છે. فلما دخلوا على يوسف آوى إليه أبويه وقال ادخلوا مصر إن شاء الله آمين. પછી જ્યારે બધા યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના મા બાપ ને પોતાની પાસે જગ્યા આપીને કહ્યું, મિશ્રમાં દાખલ થાઓ, અલ્લાહ ચાહશે તો તમે સહી સલામત રહેશો, સુખ ચેન માં રહેશો. ورفع أبويه على العرش وقروا له سجدا وقال يا أبت هذا تأويل رؤياي من قبل قد جعلها ربي حقا وقد أحسن بي إذ أخرجني من السجن وجاء بكم من البدو من بعد أن نزغ الشيطان بيني وبين إخوتي إن ربي لطيف لما يشاء إنه هو العليم الحكيم. અને પોતાના મા બાપ ને તખ્ત ઉપર ઊંચકી બેસાડ્યા, બાદશાહી ગાદી ઉપર બેસાડ્યા અને તેઓએ તેને સજ્જો કર્યો. ને યુસુફે કહ્યું કે એ મારા બાપ, આ મારા આગલા સપનાની તાબીર છે, મારા પાલનહારે સાચે તે સાચું કરી દેખાડ્યું છે અને તેણે મને મારી સાથે ચોક્કસ જ અહેસાન ને ઉપકાર કર્યો, જ્યારે કે તેણે મને કેદખાનામાંથી છોડાવ્યો ને એ પછી કે શૈતાને મારીને મારા ભાઈઓની વચ્ચે અંતસ નાખી દીધી હતી, ત્યારે તમે બધાને જંગલમાંથી લાવીને મને મેળવ્યા, મારી સાથે મેળવ્યા. બેશક મારો પાલનહાર ચાહે છે તેના માટે ખૂબ જ લુત્ફ કરવા વાળો છે, મોહબ્બત કરવા વાળો છે. બેશક તે બધું જાણનાર ને હિકમત વાળો છે. رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت ولي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين. اي مارا پالنهار تے منے تاری حکومت ماتی بھاگ آپیو نے منے સપનાની તાબીરનું કેટલુંક ઇલમ શીખવ્યું. એ આસમાનો તથા જમીનના પૈદા કરનાર હું જ દુનિયા અને આખેરતનો મારો વાલી છે, મારો માલિક છે. મારો અંત ફરમાબરદારીની હાલતમાં, તારું કહેવું માનવાની હાલતમાં લાવજે અને મને નેકોકાર બંદાઓમાં ભેળવી લે છે. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم وهم يمكرون. أي رسول غيب ني خبرو ماتي چوپي خبرو ماتي آپن ایک خبر چه چه امي تنه وحي تکي جناويه چيه અને જે વખતે તેઓ યુસુફના ભાઈઓ પોતાના મામલામાં એકમત થઈ ગયા હતા અને ચાલબાજી ને રમત ચાલતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો. અને તું ગમે તેટલું ચાહે તો પણ ઘણા ખરા લોકો આ બયાન ને માનનારા નથી. وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين. અને તું રિસાલતની તબલીગના બદલામાં, રિસાલતના પ્રચારના બદલામાં કાંઈ જ બદલો માંગતો નથી. કુરાન તો બધા પૈદા થયેલાઓ માટે એક નસીહત ફકત છે, સબક માત્ર છે. وكأين من آية في السماوات والأرض يمرون عليها وهم عنها معرضون. ને આસમાનો તથા જમીનના ગોળામાં ઘણી નિશાનીઓ છે કે જેની પાસેથી તેઓ રાત દિવસ પસાર થતા રહે છે અને છતાં તેનાથી બેદરકાર રહે છે. وما يؤمن أكثرهم بالله إلا وهم مشركون. અને તેઓમાંથી ઘણા ખરા અલ્લાહની સાથે બીજાઓને ભાગીદાર કર્યા વગર, અલ્લાહની સાથે બીજાઓને શરીક કર્યા વગર અલ્લાહને માનતા નથી. أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم لا يشعرون. તો શું તેઓ આ વાતથી બેખોફ થઈ ગયા છે કે તેમના ઉપર અલ્લાહની સજાની એકાદ આફત આવી પડે, અથવા કયામત તેમને અચાનક આવીને પકડી લે અને તેમને જાણ પણ થવા ન પામે? قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. તું કહે કે આ મારો રસ્તો છે, હું અલ્લાહની તરફ બોલાવું છું, હું તથા તેઓ કે જેમણે મારી તાબેદારી કરી છે, મજબૂત ખુલ્લી દલીલ પર છીએ, ને અલ્લાહ પાક છે અને હું મુશ્રિકોમાંથીનો નથી. અલ્લાહની સાથે જેઓ ભાગીદાર તરીકે માને છે તેઓ માંથીનો નથી, મૂર્તિનો પૂજનારો નથી. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم ولدار الآخرة خير للذين اتقوا أفلا تعقلون. نهاية رسول અમોએ તારી પહેલા રસૂલો નથી મોકલ્યા, પણ એ જ શહેરના રહેવાસીઓ માંથી માણસોને રસૂલ બનાવી મોકલ્યા હતા કે જેમની તરફ અમે વહી કર્યા કરતા હતા, પૈગામ મોકલ્યા કરતા હતા. શું તેમણે આ જમીન પર હરી ફરીને જોયું નથી કે તેમની અગાઉ વાળાઓનો કેવો નતીજો આવ્યો, કેવો તેનો અંજામ થયો? અને આ ખેરતનું ઘર તો તે લોકો માટે સારું છે કે જેઓએ તકવા ઇખ્તિયાર કર્યો છે, મુત્તકી છે, બીતા રહે છે. શું તમે એટલું એ સમજતા નથી? حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين. આગલા લોકો પણ રસૂલોને ઝૂઠલાવતા હતા ત્યાં સુધી કે જ્યારે રસૂલો હતાશ ને માયુસ થઈ ગયા અને તે ઉમ્મતીઓ એવું ગુમાન કરવા લાગ્યા, વિચારવા લાગ્યા કે સાચે તેઓને જૂઠું કહેવામાં આવ્યું છે, કે તે જ વખતે અમારી મદદ તેમની પાસે આવી પહોંચી. પછી અમોએ જેને ચાહ્યો તેને આઝાદ કર્યો, તેને છોડી દીધો અને ગુનેગાર લોકો ઉપરથી અમારી સજા ટળતી નથી, ક્યારેય ખતમ થતી નથી. لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون. بشك تي رسول تتاتمني أمتنا كيساوما અક્કલમંદો માટે બુદ્ધિશાળીઓ માટે સબક છે. આ કુરાન કાંઈ એવી કથા ને કહાની કિસ્સા કહાણી નથી કે જે બનાવી કાઢી શકાય, બલકે આ કુરાન પોતાની અગાઉની કિતાબોની સચ્ચાઈ સાબિત કરનાર છે ને એમાં ઈમાન લાવનાર લોકો માટે દરેક વાતનો પૂરેપૂરો ખુલાસો તથા હિદાયત તથા રહેમત છે.